શ્રી પદ્મપુરાણ પાતાલખંડ અધ્યાય 47 યમ બ્રાહ્મણ સંવાદ. યમ બ્રાહ્મણ સંવાદ નરક તથા સ્વર્ગમાં લઈ જનારા કર્મોનું વર્ણન ઋષિઓએ કહ્યું. સુતજી, આ વિષયને ફરી વિસ્તારથી કહો. તમારા ઉત્તમ વચનામૃતોનું પાન કરતા તૃપ્તિ થતી નથી. સુતજી બોલ્યા, મહર્ષિઓ, આ સંદર્ભમાં એક પ્રાચીન ઇતિહાસ છે જેમાં એક બ્રાહ્મણ અને ધર્મરાજના સંવાદનું વર્ણન છે. બ્રાહ્મણે પૂછ્યું, ધર્મરાજ, ધર્મ અને અધર્મના નિર્ણયમાં તમે સર્વને માટે પ્રમાણરૂપ છો, તેથી જણાવો કે મનુષ્ય કયા કર્મોના ફળરૂપે નરકમાં પડે છે તથા કયા કર્મના અનુષ્ઠાનથી તે સ્વર્ગમાં જાય છે. કૃપા કરીને આ બધી વાતોનું વર્ણન કરો. યમરાજ બોલ્યા, બ્રહ્મન, જે મનુષ્ય મન, વાણી અને ક્રિયા દ્વારા ધર્મથી વિમુખ અને શ્રી વિષ્ણુ ભક્તિ રહિત છે, જે બ્રહ્મા, શિવ અને વિષ્ણુને ભેદ બુદ્ધિથી જુએ છે, જેમના હૃદયમાં વિષ્ણુ વિદ્યાથી વિરક્તિ છે, જે બીજાના ખેતર, જીવિકા, ઘર, પ્રેમ તથા આશાનો ઉચ્છેદ એટલે નાશ કરે છે, તે નરકમાં જાય છે. જે મૂર્ખ જીવિકાનું કષ્ટ ભોગવનારા બ્રાહ્મણોને ભોજનની ઈચ્છાથી દરવાજા પર આવતો જોઈને તેમની પરીક્ષા કરવા લાગે છે, તેમને તરત ભોજન આપતો નથી, તેને નરકનો અતિથિ સમજવો જોઈએ. જે મૂર્ખ અનાથ વૈષ્ણવ દિન રોગી તથા વૃદ્ધ મનુષ્ય પર દયા કરતો નથી તથા જે પ્રથમ કોઈ નિયમ લઈને પછી અજિતેન્દ્રિયતાના કારણે તેને છોડી દે છે, તે અવશ્ય નરકમાં જાય છે. જે સર્વ પાપોને હરવાવાળા દિવ્ય સ્વરૂપ, વ્યાપક, વિજયી, સનાતન, અજન્મા, ચતુર્ભુજ, અચ્યુત, વિષ્ણુરૂપ, દિવ્ય પુરુષ શ્રી નારાયણ દેવનું પૂજન, ધ્યાન અને સ્મરણ કરે છે, તેઓ હરિના પરમધામને પ્રાપ્ત થાય છે. આ સનાતન શ્રુતિ છે. ભગવાન દામોદરના ગુણોનું કીર્તન જ મંગલમય છે, તે જ ધર્મનું ઉપાર્જન છે અને તે જ આ જીવનનું ફળ છે. અમિત તેજસ્વી દેવાધિદેવ શ્રી વિષ્ણુના કીર્તનથી બધા પાપ એ રીતે નષ્ટ થઈ જાય છે, જેમ સૂર્યોદયથી અંધકાર. જે દરરોજ શ્રદ્ધાપૂર્વક ભગવાન શ્રી વિષ્ણુની યશગાથાનું ગાન કરે છે અને સદા સ્વાધ્યાયમાં લાગ્યા રહે છે, તે મનુષ્ય સર્વગામી હોય છે. વિપ્રવર, ભગવાન વાસુદેવના નામ જપમાં લાગેલા મનુષ્યોએ પૂર્વે પાપ કર્યા હોય તો પણ ભયાનક યમદૂતો તેની પાસે આવતા નથી. દ્રિજ શ્રેષ્ઠ, હરિકીર્તનને જોઈને બીજું કોઈ એવું સાધન હું જોતો નથી જે જીવોના સંપૂર્ણ પાપોનો નાશ કરનાર પ્રાશ્ચિત હોય. એ અર્ચયંતી હરિમ દેવમ વિષ્ણુમ જિષ્ણુમ સનાતનમ નારાયણમ અજમ દેવમ વિષ્ણુરૂપમ ચતુર્ભુજમ ધ્યાયંતિ પુરુષમ દિવ્ય દિવ્યમ અચ્યુતમ યે સ્મરંતિ ચ લભંતે તે હરિસ્થાનમ શ્રુતિરેષા સનાતની ઇદમેવ હિ માંગલ્યમિદમ એવ ધનાર્જનમ જીવિતસ્ય ફલમ ચેતદ યદ આમોદર કીર્તનમ કીર્તનાદ દેવ દેવસ્ય વિષ્ણોરમૈત તેજસઃ દુરિતાની વિલયંતે વિલીયંતે તમાશિવ દિનોદયે ગાથામ ગાયંતિ યે નિત્યમ વૈષ્ણવીમ શ્રદ્ધયાંતિ વા હા સ્વાધ્યાય નિરતા નિત્યમ તે નરાઃ સ્વર્ગગામિનઃ વાસુદેવ જપ આસક્ત આસક્તનપિ પાપકૃતો જનાન ન ઔપસર્પંતી ન ઉપસર્પંતી તાન વિપ્ર યમદૂતાઃ સુદૂરાણા નાન્યત પશ્યામિ જંતુનામ વિહાય હરિકીર્તનમ સર્વ પાપ પ્રશમનમ પ્રાશ્ચિતમ દ્રિજોતમ. 92મા અધ્યાયનો 10-16 શ્લોક સંખ્યા. જે માગવાથી પ્રસન્ન થાય છે, આપતા પ્રિય વચન બોલે છે તથા જેમણે દાનના ફળનો પરિત્યાગ કરી દીધો છે, તે મનુષ્ય સ્વર્ગમાં જાય છે. જે લોકો દિવસે સૂતા નથી, બધું જ સહન કરે છે, પર્વના અવસર પર લોકોને આશ્રય આપે છે, પોતાનો દ્વેષ કરનાર પ્રત્યે પણ કદી દ્વેષને વશ થઈને અહિતકર વચન બોલતા નથી, બલકે બધાના ગુણોના વખાણ કરે છે, તે મનુષ્ય સ્વર્ગમાં જાય છે. પરાય સ્ત્રી તરફ ઉદાસીન હોય છે અને સત્વગુણમાં સ્થિત રહીને મનવાણી અને ક્રિયા દ્વારા કદી તેમાં રમણ કરતા નથી, તે મનુષ્ય સ્વર્ગમાં જાય છે. કોઈ પણ કુળમાં ઉત્પન્ન થઈને પણ જે દયાળુ, યશસ્વી, ઉપકાર અને સદાચારી હોય છે, તે મનુષ્ય સ્વર્ગમાં જાય છે. જે વ્રતને ક્રોધથી, લક્ષ્મીને દ્વેષથી, વિદ્યાને માન અને અપમાનથી, આત્માને પ્રમાદથી, બુદ્ધિને લોભથી, મનને કામથી તથા ધર્મને કુસંગથી બચાવે છે તે મનુષ્ય સ્વર્ગમાં જાય છે. યસ્મિન કસ્મિન કુલે જાતા દયાવંતો યસ્વિનઃ સાનકૃષોહ સદાચારસ્તે નરાઃ સ્વર્ગગામિનઃ. વ્રતમ રક્ષંતિ યે કોપાચ્છિત્રયમ્ શ્રિયમ રક્ષંતિ મત્સરાત્. વિદ્યામ વિદ્યામાનાપમાનાભ્યામ યાતાત્માનમ તુ પ્રમાદતઃ. મતિમ રક્ષંતિ યે લોભાન મનો રક્ષતિ કામતઃ. ધર્મમ રક્ષતિ દુસંગતે નરાઃ સ્વર્ગગામિનઃ. 92 અધ્યાયના 21-23 શ્લોક સંખ્યા. વિપ્ર શુક્લ અને કૃષ્ણ પક્ષમાં પણ એકાદશીનો વિધિપૂર્વક ઉપવાસ કરે છે તે માનવ સ્વર્ગમાં જાય છે. સમસ્ત બાળકોનું પાલન કરવા માટે જેમ માતા છે તથા રોગીઓની રક્ષા માટે ઔષધિ છે તે જ પ્રમાણે સંપૂર્ણ લોકોની રક્ષા માટે એકાદશી તિથિનું નિર્માણ થયું છે. એકાદશી વ્રત સમાન પાપથી રક્ષા કરનાર બીજું કોઈ સાધન નથી. તેથી એકાદશી વિધિપૂર્વક ઉપવાસ કરવાથી મનુષ્ય સ્વર્ગલોકમાં જાય છે. અખિલ વિશ્વના નાયક ભગવાન શ્રી નારાયણમાં જેની ભક્તિ છે તે સત્યથી હીન અને રજોગુણથી યુક્ત હોય તો પણ અનંત પુણ્યશાળી છે તથા અંતમાં તે વૈકુંઠમાં જાય છે. યે ભક્તિ મંતો મધુસૂદનસ્ય નારાયણશાખિલ નાયકસ્ય સત્યેન હિના રજસ અપિ યુક્તા ગચ્છંતિ તે નાનક મન અનંત પુણ્યાઃ. 92 અધ્યાયનો 27મો શ્લોક. જે વેતસી યમુના સીતા એટલે કે ગંગા તથા પુણ્ય સલીલા ગોદાવરીનું સેવન અને સદાચારનું પાલન કરે છે, જેમની સ્નાન અને દાનમાં સદા પ્રવૃત્તિ છે, તે મનુષ્ય કદી નરકના માર્ગનું દર્શન કરતા નથી. વેતસીમ યમુનામ સીતામ પુણ્યામ ગોદાવરી નદીમ સેવંતે યે શુભાચારાઃ સ્નાન દાન પરાયણાઃ નતે પશ્યંતિ પંથાનમ નરકસ્ય કદાચન. 92 અધ્યાયના 28-29મી શ્લોક સંખ્યા. જે કલ્યાણદાય નર્મદા નદીમાં ડૂબકી મારે છે તથા તેના દર્શનથી પ્રસન્ન થાય છે તેઓ પાપ રહિત થઈને મહાદેવજીના લોકમાં જાય છે અને ચિરકાળ સુધી ત્યાં આનંદ ભોગવે છે. જે મનુષ્ય ચરમણવતી એટલે કે ચંબલ નદીમાં સ્નાન કરીને શૌચ સંતોષ વગેરે નિયમોનું પાલન કરતા રહીને તેના તટ પર ખાસ કરીને વ્યાસાશ્રમમાં 3 રાત્રિ નિવાસ કરે છે તે સ્વર્ગલોકના અધિકારી છે. જે ગંગાજીના જળમાં અથવા પ્રયાગ કેદારખંડ પુષ્કર વ્યાસાશ્રમ અથવા પ્રભા ક્ષેત્રમાં મૃત્યુને પ્રાપ્ત થાય છે તે વિષ્ણુલોકમાં જાય છે. જેમનું દ્વારકા કે કુરુક્ષેત્રમાં મૃત્યુ થયું છે અથવા જે યોગાભ્યાસથી મૃત્યુને પ્રાપ્ત થાય છે અથવા મૃત્યુકાળમાં જેના મુખેથી હરિશબ્દનું ઉચ્ચારણ થયું છે તે બધા ભગવાન શ્રી હરિના પ્રિય છે. વિપ્ર જે દ્વારકાપુરીમાં 3 રાત્રિ રોકાય છે તે પોતાની 11 ઇન્દ્રિયો દ્વારા કરેલા સર્વ પાપોને નષ્ટ કરીને સ્વર્ગમાં જાય છે એવી ત્યાંની મર્યાદા છે. વૈષ્ણવ વ્રત અર્થાત એકાદશીના પાલનથી થનારું પુણ્ય અને યજ્ઞાદિના અનુષ્ઠાનથી થનારા પુણ્યને વિધાતાએ ત્રાજવા પર મૂકીને તોળ્યું હતું ત્યારે તે બેમાંથી એકાદશીનું જ પલડું ભારે રહ્યું. બ્રહ્મન જે એકાદશીનું સેવન કરે છે તથા જે અચ્યુત અચ્યુત કહીને ભગવાનના નામનું કીર્તન કરે છે તેમના પર મારું શાસન ચાલતું નથી. હું તો પોતે તેમનાથી બહુ ડરું છું. જે મનુષ્ય પ્રત્યેક માસમાં 1 દિવસ અમાવસ્યાએ શ્રાદ્ધના નિયમનું પાલન કરે છે અને આવું કરવાના કારણે જેમના પિતૃઓ સદા તૃપ્ત રહે છે તે ધન્ય છે, તે સ્વર્ગગામી થાય છે. ભોજન તૈયાર થયા પછી જે આદરપૂર્વક તે ભોજન બીજાને પીરસે છે અને ભોજન પીરસતા જેના ચહેરાના રંગમાં પરિવર્તન થયું નથી તે શિષ્ટ પુરુષ સ્વર્ગલોકમાં જાય છે. જે મૃત્યુલોકની અંદર ભગવાન શ્રી નરનારાયણના આવાસ સ્થાન બદ્રિકાશ્રમમાં અને સરસ્વતીના તટ પર 3 રાત્રિ નિવાસ કરે છે તે ધન્યવાદને પાત્ર છે, તે ધન્યવાદને પાત્ર અને ભગવાન વિષ્ણુના પ્રિય છે. બ્રહ્મન જે ભગવાન પુરુષોત્તમની સમીપ જગન્નાથપુરીમાં 6 મહિના નિવાસ કરી ચૂક્યા છે તેઓ અચ્યુત સ્વરૂપ છે અને દર્શન માત્રથી સમસ્ત પાપોને હરી લેનારા છે. જે અનેક જન્મોમાં ઉપાર્જિત પુણ્યના પ્રભાવથી કાશીપુરીમાં જઈને મણિકર્ણિકાના જળમાં ડૂબકી મારે છે અને વિશ્વનાથજીના ચરણોમાં મસ્તક ઝુકાવે છે, તે પણ આ લોકમાં આવે ત્યારે મારા વંદનીય થાય છે. જે શ્રી હરિની પૂજા કરીને પૃથ્વી પર કુશ અને તલ બિછાવીને ચારે બાજુ તલ વિખેરે અને લોઢાનું તથા દૂધ આપતી ગાયનું દાન કરીને વિધિપૂર્વક મૃત્યુને પ્રાપ્ત થાય છે, તે મનુષ્ય સ્વર્ગમાં જાય છે. જે પુત્રને ઉત્પન્ન કરીને તેના પિતા પિતામહોના પદ પર બિસાડીને મમતા અને અહંકારથી રહિત થઈને મરે છે, તે પણ સ્વર્ગલોકના અધિકારી થાય છે. જે ચોરી લૂંટફાટથી દૂર રહીને સદા પોતાના જ ધનથી સંતુષ્ટ રહે છે અથવા પોતાના ભાગ્ય પર જ નિર્ભર રહીને આજીવિકા ચલાવે છે, તે મનુષ્ય સ્વર્ગગામી થાય છે. જે સ્વાગત કરતા શુદ્ધ મધુર અને પાપ રહિત વાણીનો પ્રયોગ કરે છે, તે લોકો સ્વર્ગમાં જાય છે. જે દાન ધર્મમાં પ્રવૃત્ત તથા ધર્મ માર્ગના અનુયાયી પુરુષોનો ઉત્સાહ વધારે છે, તેઓ ચિરકાળ સુધી સ્વર્ગમાં આનંદ કરે છે. જે હેમંત ઋતુ ઠંડીમાં સૂકા લાકડા, ગરમીમાં ઠંડુ પાણી તથા વર્ષા ઋતુમાં આશ્રય આપે છે, તે સ્વર્ગ લોકમાં સન્માનિત થાય છે. જે નિત્ય નૈમિતિક વગેરે સમસ્ત પુણ્ય કાળોમાં ભક્તિપૂર્વક શ્રાદ્ધ કરે છે, તે અવશ્ય સ્વર્ગ લોકનો ભાગી થાય છે. દરિદ્રીનું દાન, સામર્થ્યવાનની ક્ષમા, નવજવાનોની તપસ્યા, જ્ઞાનીઓનું મૌન, સુખ ભોગવવા યોગ્ય પુરુષની સુખેચ્છા નિવૃત્તિ તથા સંપૂર્ણ પ્રાણીઓ પર દયા, આ સદગુણો સ્વર્ગમાં લઈ જાય છે. દાનમ દરિદ્રસ્ય વિભોહો શમિત્વમ યુનામ તપો જ્ઞાનવતામ ચ મૌનમ ઈચ્છા નિવૃત્તિષ્વ સુખોચિતાનામ દયા ચ ભૂતેષુ દિવમ નયંતિ. 92મો અધ્યાયનો 58મો શ્લોક. ધ્યાનયુક્ત તપ ભવસાગરથી તારનારું છે અને પાપને પતનનું કારણ કહ્યું છે. આ બિલકુલ સત્ય છે, એમાં સંદેહને સ્થાન નથી. તપો ધ્યાન સમાયુક્તમ તારણાય ભવામ બુદ્ધે પાપમ તુ પતનાયુક્તમ સત્યમેવ ન સંશયઃ. 92મો અધ્યાયનો 60મો શ્લોક. બ્રહ્મન સ્વર્ગના માર્ગ પર લઈ જનારા સમસ્ત સાધનોનું મેં અહીં સંક્ષેપમાં વર્ણન કર્યું છે. હવે તમે બીજું શું સાંભળવા ઈચ્છો છો? અધ્યાય 47મો સમાપ્ત. બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય.